નહીં તો આ ધર્મ સંકટ વધારે ગહેરાતો જશે અને એક દિવસે એટલો ગહેરાઈ જશે કે આપણે આ ધર્મ સંકટને કોઈ દિવસે પાર જ નહીં પામી શકીએ. જે મુદ્દો હું આપની સામે રજૂ કરવા માગતો હતો તે હતો કે ધારો કે આપણો ધર્મ સંપ્રદાય હોય તો કોઈ પણ ધર્મ સંપ્રદાય જ્યારે પણ આપણે કોઈ પણ ક્રિયાને, એ ચાહે કાયિક હોય, ચાહે વાચિક હોય, ચાહે માનસિક હોય, એને ધર્મ કહેતા હોઈશું કે આ ક્રિયા કાયિક ક્રિયા, કાયાથી થતી ક્રિયા, આપણા વાણીથી થતી ક્રિયા, જેમ આપણે અષ્ટાક્ષર લઈએ, શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ, એને આપણે કદાચ ધર્મ કહેતા હોઈએ તો એ વાચિકી ક્રિયા થઈ ગઈ. કાયાથી સેવા કરીએ એ કાયિકી ક્રિયા થઈ. પ્રભુનું ધ્યાન ધરીએ કે કીર્તન કરીએ કે સ્મરણ કરીએ, એ બધી માનસિક ક્રિયાઓ થઈ. તો એને જ્યારે આપણે ધર્મ કહેતા હોઈશું, જે ક્ષણમાં આપણે એવું કબૂલ કર્યું કે આ અમારો ધર્મ છે, સ્વધર્મ છે, એની સાથે જ સાથે પાંચ વસ્તુ પોતાની મેળે આવી જતી હોય છે. કે કોઈક ક્રિયા જો તમારો સ્વધર્મ હોય તો કોઈક ક્રિયા તમારા માટે વિધર્મ હશે, કોઈક ક્રિયા તમારા માટે પરધર્મ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મની ફક્ત ઉપમા જ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મનો આભાસ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મનો છલ હશે. અધર્મની પાંચ શાખા ભાગવત આપણને આવી રીતે સમજાવે છે. જે ક્ષણ આપણે કહીએ કે આ ક્રિયા અમારો ધર્મ છે, તેને સાથે સાથ જ આ પાંચ ક્રિયાઓ આપણે સ્વીકારતા હોઈએ કે ન સ્વીકારતા હોઈએ, આવી જ જાય છે. તમને લાગશે કેવી રીતે આવી ગઈ? અમે તો ધર્મ સ્વીકાર્યું ને, આ બધી પાંચ લફડા ક્યાંથી આવી ગયા? અરે એક સાધારણ વાત સમજો કે જે ક્ષણ તમે એમ કબૂલ કરો કે ફલાણા ભાઈ મારા કાકા છે, તો તમે સ્વીકારી લીધું કે નહીં કે કોઈક તમારી કાકી છે, કોઈક તમારો માતા છે, કોઈક તમારી માતા છે, કોઈક તમારો પિતા છે? કેમ કે માતા પિતા ન હોય તો એના વિના કોઈ વ્યક્તિ કાકા કેવી રીતે થઈ શકે? પિતાનો ભાઈ હોય તે કાકા કહેવાય ને, માતાનો ભાઈ હોય તે મામા કહેવાય. તો કોઈક ક્ષણ જેમ આપણે એમ કબૂલ કરીએ કે આ અમારો મામો કે આ અમારો કાકો, તે જ ક્ષણે જ આપણે આપણા માતા પિતાની કબૂલાત કરી કે ન કરીએ. એવી જ રીતે જે ક્ષણમાં આપણે કબૂલ કરીએ કે ધર્મ આ અમારો ધર્મ, જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વૃજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મ, આ આપણો ધર્મ છે. તો ધર્મ કબૂલ કરતાની સાથે જ કોઈક આપણો વિધર્મ થઈ જાય છે, કોઈક ક્રિયા આપણા માટે પરધર્મ થઈ જાય છે. વિધર્મ એટલે શું? કે જે ક્રિયા કરતા ભજન ન નભતો હોય, જે ભજનનો પ્રકાર ઉપદિષ્ટ કરવામાં આવ્યો તે પ્રકારે જો ભજન ન નભતો હોય જે ક્રિયાને કરવાથી, તે બધી જ ક્રિયાઓ વિધર્મની લિસ્ટમાં આવશે. ધર્મ બાધો વિધર્મ સ્યાત, ધર્મનો બાધ થયો એટલે વિધર્મ. જ્યારે તમે એમ કહો છો કે આ સ્વધર્મ છે, જેમ ક્ષત્રિયનું સ્વધર્મ યુદ્ધે ચા પ્યપલાયનમ, તો યુદ્ધમાં પલાયન એ ક્ષત્રિયનો સ્વધર્મ ન કહેવાય, એ બીજા કોઈકનો સ્વધર્મ હોઈ શકે. એમ કહેવાય છે, હિન્દીમાં કહેવત છે કે બ્રાહ્મણ સીધી જાત ભલા ક્યાં લડના જાને, જો કોઈ આવે પાસ ઉસે આશીષ બખાને, રામાય સ્વસ્તિ રાવણાય સ્વસ્તિ. આપણને બાજવું ન હોય તો બાજવું એ આપણો ધર્મ છે નહીં, એ ક્ષત્રિયનો હશે ધર્મ. અમે ત્યાં રાજસ્થાનમાં એમ કહેવાય કે એક ભાઈ દુકાન માંડીને બેઠા હતા, એ તમારે ત્યાં સૌરાષ્ટ્રમાં જેમ દરબાર હોય ને, ત્યાં દરબાર કોઈક હતા, એમને કોઈક વસ્તુ વેચવામાં એમણે પેલા દુકાનવાલા ભાઈએ કંઈક ઠગાઈ કરી લીધી. એ માલ લઈને ઘર ગયા, ઘર જઈને જોયું તો માલમાં ઘોટાલો નીકળ્યો, લે ખાંડો લઈને ઝઘડવા આવ્યા. એટલે દુકાનદાર ગભરાઈ ગયો કે આ તો મુશ્કેલ થઈ, હવે દરબારને રીઝાવવા કેમ. તો જ્યારે આવતા હતા દરબાર, એ ભાઈએ પોતાની પગડી ઉપાડીને દુકાનને ત્યાં મૂકી દીધી કે તમને મારે ચાર જૂતા મારવા હોય તો મારજો, પણ આ મારી પાઘડી જે છે દુકાનમાં બેસવાની એને હાથ નહીં લગાડતા, નહીં તો ભારે પડી જશે તમને. દરબાર ભોળા, એમણે ચાર જૂતા કાઢીને પાઘડીને મારી દીધા, એને પાઘડી પાછી પહેરી લીધી, જાઓ જતા રહ્યો તમે. આપણે શું છે, આપણે ઝઘડવાનું કામ નહીં. પાઘડીને જૂતા લાગ્યા તો શું થયું, ને ન લાગ્યા તો શું થયું. દરબાર એ ન સાંખી શકે, પણ દુકાનદારને તો આવું બધું સાંખવું જ પડતું. એને કેમ ગોટાળા કરે તો કંઈક ને કંઈક તો કોઈક તો ઝઘડવા આવે જ ને. અમે મહારાજોને પણ ટ્રસ્ટીઓ આવી જાય ખાંડા લઈને, ઘટો તમારા મહારાજ ઠાકોરજી નથી, હવેલીના ઠાકોરજી તમારા નહીં, તપેલીના ઠાકોરજી તમારા. તમે કહી દે ભાઈ જેને કરવું હોય તે કરજો, હવેલીના ઠાકોરજી લઈ જવા હોય તો હવેલીના ઠાકોરજી લઈ જજો. અમારું ગોસ્વામી પદની ચિંતા, અમારી મઠડી મોનથાલની ચિંતા તો વાંધો નહીં આવે. એ બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ગયો, પરધર્મ થઈ ગયો. બ્રાહ્મણત્વ એવું ના હોય. પછી આપણે પૂછવા જઈએ કે આવું કેમ કર્યું, બોલે કાલ આગળ કોનું બસ ચાલે છે, સત્તા આગળ શાણપણ ચાલે નહીં. અરે સત્તા આગળ શાણપણ ન ચાલે એ વાત તો સાચી છે, પણ સ્વધર્મ માટે આપણે કાંઈક તો ભાવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ. જ્યારે કોઈક વસ્તુને આપણે સ્વધર્મ કહેતા હોઈએ ત્યારે કોઈક વસ્તુ, કોઈ ક્રિયાઓ આપણા માટે પરધર્મ હોઈ શકે કે ન હોઈ શકે એનો તો આપણને નિર્ધારણ કરવો પડશે ને.